श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 14 स्नातक अने गृहस्थोना धर्मोनु वर्णन। व्यास जी कहे छे, हे ब्राह्मण, श्रेष्ठ ब्रह्मचारी पोतानी शक्ति अनुसार एक बे त्रण अथवा चारे वेद तथा वेदांगोनु अध्ययन करीने तेना अर्थ ने सारी रीते हृदयस्थ करीने ब्रह्मचर्य व्रतनी समाप्तिनु स्नान करे छे। वेदम वेदो तथा वेदान वेदांगनी तथा द्विजाः आदित्य च आधिगम्यार गम्यार्थम ततः स्न्याद द्विजोत्तमम। 54 अध्याय नो पहलो श्लोक। गुरु ने दक्षिणा रूपे धन आपीने तेमनी आज्ञा लईने स्नान करवू जोईए। व्रत ने पूरू करीने मन ने संयमित राखनार समर्थ पुरुष स्नातक थवाने योग्य छे। तेणे वांसनी लाकड़ी अधोवस्त्र तथा उत्तरीय वस्त्र धारण करू। एक जोटो यज्ञोपवीत अने जड़थी भरेलू कमंडल धारण करू। वाळ अने नख कपावीने स्नानादिथी शुद्ध थईने तेणे छत्री पागड़ी खड़ाऊ के जोड़ा तथा सोनाना कुंडल धारण करवा जोईए। ब्राह्मण सोनानी माळा सिवाय बीजी कोई लाल रंगनी माळा धारण न करे। तेणे सदा श्वेत वस्त्रो पहेरवा। उत्तम सुगंधित पदार्थोनो उपयोग करे अने सुघड वेशभूषा धारण करे। संपन्न होय तो फाटेला अने मेला वस्त्र न पहेरे। वधारे लाल अने बीजाना पहेरेला वस्त्र कुंडळ माळा जोड़ा अने खड़ावने पोताना काममां न ले। यज्ञो पवित्र आभूषण अने आभूषण दर्भ ने काळो मृगचर्मा बधाने अपसव्य भावे धारण न करे। पोताने योग्य स्त्री साथे विधिपूर्वक लग्न करे। स्त्री शुभ गुणोवाळी रूपवती सुलक्षणा अने योनिगत दोषोथी रहित होवी जोईए। माताना गोत्रमा जेनो जन्म न थयो होय, जे पोताना गोत्रमा उत्पन्न न थयो होय तथा उत्तम शील अने पवित्रताथी युक्त होय એવી સ્ત્રી સાથે બ્રાહ્મણ લગ્ન કરે। જ્યાં સુધી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી માત્ર ઋતુકાળમાં સ્ત્રી સાથે સમાગમ કરે। એના માટે શાસ્ત્રોમાં જે નિષિદ્ધ દિવસ છે તેમનો યત્નપૂર્વક ત્યાગ કરે। છઠ આઠમ પૂનમ બારસ તથા ચૌદસા તિથિઓ સ્ત્રી સમાગમ માટે નિષિદ્ધ છે। ઉક્ત નિયમો પાલન કરવાથી गृहस्थ पण सदा ब्रह्मचारी ज मानवामां आवे छे। लग्न समयना अग्निने सदा स्थापित राखो अने तेमां अग्नि देवताना निमित्ते दररोज हवन करो। स्नातक पुरुषे आ पावन नियमोनुं सदा पालन करवुं। पोताना वर्ण अने आश्रमने माटे विहित वेदोक्त कर्मनुं सदा आळस छोड़ीने पालन करवुं जोईए। जे पालन करतो नथी ते भयंकर नरकोमां पड़े छे। સદા સંયમશીલ રહીને વેદોનો અભ્યાસ કરવો, પંચ મહાયજ્ઞોનો ત્યાગ ન કરવો, ગૃહસ્થોચિત બધા શુભ કાર્ય અને સંધ્યોપાસન કરતા રહેવું, પોતાના સમવયના અને પોતાનાથી મોટા પુરુષો સાથે મિત્રતા કરે, સદા ભગવાનના શરણમાં રહેવું, દેવતાઓના દર્શન માટે યાત્રા કરવી તથા પત્નીનું પાલન પોષણ કરતા રહેવું, વિદ્વાન પુરુષે જાહેરમાં પોતે કરેલા ધર્મનો ઉજાગર ન કરવો તથા પાપને છાનું ન રાખવું, સંપૂર્ણ પ્રાણીઓ પર દયા કરીને સદા પોતાના હિતનું સાધન કરવું, પોતાની ઉંમર ધન કર્મ વિદ્યા ઉત્તમ કુળ દેશ વાણી અને બુદ્ધિને અનુરૂપ આચરણ કરતા રહીને સદા વિચરણ કરતા રહેવું, શ્રુતિઓ અને સ્મૃતિઓમાં જેનું વિધાન હોય તથા સાધુ પુરુષોએ જેનું સારી પેઠે સેવન કર્યું હોય તે જ આચારનું પાલન કરવું, બીજા કાર્યને માટે કદાપી ચેષ્ટા ન કરવી, જેનું તેના પિતાએ અનુસરણ કર્યું હોય તથા જેનું પિતામહોએ કર્યું હોય તે જ પ્રમાણે તેણે પણ સત્પુરુષોના માર્ગે ચાલવું, તેનું અનુસરણ કરનાર પુરુષ દોષનો ભાગી થતો નથી, દરરોજ સ્વાધ્યાય કરવો, સદા યજ્ઞોપવિત ધારણ કરી રાખવું તથા હંમેશા સત્ય બોલવું, ક્રોધને જીતવું અને લોભ મોહનો પરિત્યાગ કરવો, ગાયત્રીના જપ તથા પિતૃનું શ્રાદ્ધ કરનાર ગૃહસ્થ મુક્ત થઈ જાય છે। માતા પિતાના હિતમાં સંલગ્ન બ્રાહ્મણોના કલ્યાણમાં તત્પર દાતા, યાજ્ઞિક અને વેદ ભક્ત ગૃહસ્થ બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ધર્મ, અર્થ અને કામનું સદા સેવન કરતા રહીને પ્રતિદિન દેવતાઓની પૂજા કરવી અને શુદ્ધ ભાવે તેમના ચરણોમાં મસ્તક ઝુકાવવું. બલિવૈશ્વ દેવ દ્વારા સૌને અન્નનો ભાગ આપવો. નિરંતર ક્ષમાભાવ રાખે અને બધા પર દયાભાવ રાખો. આવા પુરુષને જ ગૃહસ્થ કહ્યો છે. માત્ર ઘરમાં રહેવાથી કોઈ ગૃહસ્થ નથી થઈ શકતો. ક્ષમા, દયા, વિજ્ઞાન, સત્ય, દમ, શમ, સદા અધ્યાત્મ ચિંતન તથા જ્ઞાન આ બધા બ્રાહ્મણના લક્ષણ છે. શ્રેષ્ઠ બ્રાહ્મણ માટે ઉચિત છે કે તે ખાસ કરીને આ ગુણોથી કદી ચ્યુત ન થાય. પોતાની શક્તિ અનુસાર ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને નિંદિત કર્મોને ત્યાગી દેવા, મોહરૂપી કીચડને ધોઈને પરમ ઉત્તમ જ્ઞાન યોગને પ્રાપ્ત કરીને ગૃહસ્થ પુરુષ સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. એમાં બીજો વિચાર કરવો ન જોઈએ. નિંદા, પરાજય, આક્ષેપ, હિંસા, બંધન અને વધને તથા બીજાના ક્રોધથી ઉત્પન્ન થનારા દોષોને સહી લેવાને ક્ષમા કહે છે. પોતાના દુઃખમાં કરુણા અને બીજાના દુઃખમાં શુદ્ધતા એટલે કે મિત્રતા, સ્નેહપૂર્ણ સહાનુભૂતિ હોવાને મુનિઓએ દયા કહી છે, જે ધર્મનું સાક્ષાત સાધન છે. છવે અંગ, ચારે વેદ, મીમાંસા, વિસ્તૃત ન્યાય શાસ્ત્ર, પુરાણ અને ધર્મશાસ્ત્ર આ 14 વિદ્યાઓ છે. આ 14 વિદ્યાઓને યથાર્થ રૂપે ધારણ કરવી એને જ વિજ્ઞાન સમજવું જોઈએ, જેનાથી ધર્મની વૃદ્ધિ થાય છે. વિધિપૂર્વક વિદ્યાનું અધ્યયન કરીને તથા ધનનું ઉપાર્જન કરીને ધર્મ કાર્યનું અનુષ્ઠાન કરવું આને પણ વિજ્ઞાન કહે છે. સત્યથી મનુષ્યલોક પર વિજયી થવાય છે. તે સત્ય જ પરમ પદ છે. જે વાત જે રીતે થઈ હોય તેને તે જ રૂપમાં કહેવાને મનીષી પુરુષોએ સત્ય કહ્યું છે. શરીરની ઉપરામતાનું નામ દમ છે. બુદ્ધિની નિર્મળતાથી શમ સિદ્ધ થાય છે. અક્ષર અવિનાશી પદને અધ્યાત્મ સમજવું જોઈએ. જ્યાં જઈને મનુષ્ય શોકમાં પડતો નથી, જે વિદ્યાથી ષડવિધ ઐશ્વર્ય યુક્ત પરમ દેવતા સાક્ષાત ભગવાન ઋષિકેશનું જ્ઞાન થાય છે તેને જ્ઞાન કહે છે. જે વિદ્વાન બ્રાહ્મણ તે જ્ઞાનમાં સ્થિત ભગવત પરાયણ સદા ક્રોધ રહિત પવિત્ર તથા મહાયજ્ઞના અનુષ્ઠાનમાં તત્પર રહેવા વાળો છે તે મનુષ્ય તે ઉત્તમ પદને પ્રાપ્ત કરી લે છે. આ મનુષ્ય શરીર ધર્મનું આશ્રય છે. તેનું યત્નપૂર્વક પાલન કરવું જોઈએ. કેમ કે શરીર વિના કોઈ પણ પુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. દ્વિજને માટે યોગ્ય છે કે તેણે સદા નિયમપૂર્વક રહીને ધર્મ, અર્થ અને કામના સાધનમાં લાગ્યા રહેવું. ધર્મહીન કામ કે અર્થનું કદી મનથી ચિંતન પણ કરવું નહીં. ધર્મના માર્ગે ચાલવામાં કષ્ટ થાય તો પણ અધર્મનું આચરણ કરવું નહીં. કેમ કે ધર્મ દેવતા સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તેવો જ બધા પ્રાણીઓની ગતિ છે. દ્વિજે પ્રાણી માત્રને પ્રિય કરનાર થવું જોઈએ. બીજાના પ્રત્યે દ્વેષ બુદ્ધિથી કરેલા કર્મોમાં મન ન લગાવવું. વેદો અને દેવતાઓની નિંદા કરવી નહીં તથા નિંદા કરનારાઓ સાથે નિવાસ પણ કરવો નહીં. જે બ્રાહ્મણ દરરોજ નિયમપૂર્વક રહીને પવિત્રતાની સાથે આ ધર્માધ્યયને વાંચે કે સાંભળે છે તે બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તેની શ્લોક સંખ્યા આ પ્રમાણે છે. સ્મૃતિ શ્રુતિ સ્મૃત્યુદ્દિતઃ સમ્યક સાધુર સમ્યક સાધુ ભૂર્ય સ્વ સેવિતઃ તમ આચારમ નિશે વેત નેહત અન્યત્ર કરહિ ચિત્ત યે નાશ્ય પિતરો યાતા યેન યાતાઃ પિતામહાઃ તેન યાયાત સત્તામ માર્ગમ તેન ગચ્છન દુષ્યતિ નિત્યમ સ્વાધ્યાય શીલઃ શા નિત્યમ યજ્ઞો પવિત્રવાન સત્યવાદી જિત ક્રોધો લોભ મોહ વિવર્જિતઃ સાવિત્રી જાપ નિરતઃ શ્રાદ્ધ કુન્યુમુચ્યતે ગૃહી માતા પિત્રો હિતે યુક્તો બ્રાહ્મણસ્ય હિતે રતઃ દાતા યજવા વેદ ભક્ત બ્રહ્મ લોકે મહીયતે ત્રિવર્ગ સેવી સતતમ દેવાનામ ચ समर्चनम कुर्याद हर हनित्यम नमस्ये प्रयतः सुरान विभाग शिलः सततम क्षमायुक्तो दयालुकः गृहस्थस्तु समाख्यातो न गृहेण गृहि भवेत् क्षमा दया च विज्ञानम सत्यम चैव दहो दमः शमः अध्यात्म नियत नित्यता ज्ञानमेतद् ब्राह्मण लक्षणम् एतस्मान् प्रमाधेत विशेक शेन द्विजोत्तमः यथाशक्ति चरण धर्म निंदितानि विवर्जते विवर्जेत विधयु मोहक लीलम लब्धवा योगम अनुत्तमम् गृहस्थो मुच्यते बंधना नात्रा कार्या विचारणा विगर्हातिज याक्षेप हिंसा बंधवधात्मानाम् अन्य मन्यु समुत्थानाम् दोषाणाम् मर्षणम् क्षमा स्वदुःखेषु च कारुण्यम् परदुःखेषु सौहृदम् दयेति मुनयः प्राहु प्राहुः साक्षाद् धर्मस्य साधनम् अंगानि वेदास्वत्वारो मीमांसा न्याय विस्तरः पुराणं धर्मशास्त्रं च विद्या एतास्व चतुर्दशानां विद्यानां धारणा हि यथा यथार्थतः विज्ञानमिति तद् विद्धा येन धर्मो विवर्धते अधित्य विधिव द्विधा मर्थम चेवोपलभ्य तु धर्म कर्माणि कुर्वित येत द्वि ज्ञान मुच्यते सत्येन लोकम जयति सत्यम तत परम पदम यथा भूता प्रमादम तु सत्यम आहु उर्मनीषिणः दमः शरीर उपरति ही शमः प्रज्ञा प्रसादतः अध्यात्ममम अक्षरम विद्धा तत्र गत्वा न शोचति यया स देवो भगवान विधया विध्यते परः साक्षादेव ऋषिकेशस्त जज्ञानमिति कीर्तितम् तन्निष्ठ सत्परो विद्वान नित्यम क्रोधनः शुचिः महायज्ञ परो विप्रो लभेत तदनु उत्तमम् धर्मस्य यतनम् यत्नाच्च शरीरं परिपालयेत् न हि देहं विना विष्णुः पुरुषे विवध्यते परः नित्यं धर्मार्थकामेषु युज्येत नियतो द्विजः न धर्मवर्जितं कामर्थं वा मनसा स्मरेत सुदन्नपि हि धर्मेण न त्वधर्मं समाचरेत् धर्मो हि भगवान देवो गति हि सर्वेषु जन्तुषु भूतानां प्रियकारी शान परद्रोह कर्म धीहि न वेद देवता निंदां कुर्यातेश्व न सवे संवेशेत सवशेत यस्वितं नियतो विप्रो धर्माध्ययं पठेच्छु चीहि अध्याये छाद्र छावदेद वा ब्रह्म लोके महीयते 54 अध्याय न 18 से 41 श्लोक संख्या अध्याय 14 समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।